ખુશ ખુશાલ મોર્નિંગ. હું ભરત ગેરાણી ચિત્રલેખના વાચકોને આવકારું છું. આજે શુક્રવારે પ્રગટ થયેલા ચિત્રલેખના તાજા અંકની એક ઝલક આપણે જોઈએ. ચોતરફ ચૂંટણીની મોસમ છલકે છે. દર વખતની જેમ આ વખતે પણ મોટાભાગના પક્ષોએ ઇલેક્શન લડવા માટે મહિલાઓને બહુ ઓછી બેઠક ફાળવી છે. મહારાષ્ટ્રની જ વાત કરીએ તો આ વખતે કુલ મહિલા ઉમેદવાર છે 12, જેમાંથી 5 તો મુંબઈથી ઇલેક્શન લડી રહી છે. અને એટલે જ આ વખતની ચિત્રલેખાની કવ સ્ટોરીમાં અમે મુંબઈની આ 5 માનવની, જેમ કે પ્રિયા દત્ત, મેધા પાટકર, મીરા સન્યાલ, પૂનમ મહાજન અને રાખી સાવંતની વિશેષ મુલાકાત ઉપરાંત એમની વિડીયો ક્લિપ્સ પણ શૂટ કરી છે, જે તમે લેખની સાથે વાંચી શકશો, જોઈ શકશો અને વાણી શકશો. આ વખતે ઠેર ઠેરથી ઘણા સ્ટાર્સે ચૂંટણીમાં ઝુકાવી છે. એમાં છેલ્લા સમય તમે જોયું હશે અને માર્ક પણ કર્યો છે કે બોલિવૂડના જાણતા સ્ટાર્સ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અવારનવાર મળવા ગાંધીનગર પહોંચી જાય છે. સવાલ એ છે કે આ સ્ટાર્સને મોદીજીનું ગેલું લાગ્યું છે કે મોદીજી એમના દરબારમાં સામે ચાલીને ફિલ્મ કલાકારોને બોલાવી રહ્યા છે. શું છે રહસ્ય સ્ટાર્સ તેમજ મોદીજીની આવતી જતી મુલાકાતોની? આ વિષયનો પણ એક વિશેષ લેખ છે ચિત્રલેખના આંકમાં. હવે વારાણસી ઉપરાંત નરેન્દ્રભાઈ વડોદરાથી પણ ચૂંટણી લડી રહ્યા છે, એટલે ત્યાં કેવો છે માહોલ? ઉપરાંત તેમના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી મધુસૂદન મિસ્ત્રી શું કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે એની વાત પણ વાંચો આ અંકમાં. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ફિલ્મ સ્ટાર પરેશ રાવલની એક વિશેષ મુલાકાત એમ જ વિડીયો ઇન્ટરવ્યુ પણ માણવાનું ચૂકશો નહીં. અને હા, ભારતનું મહાભારત, કાર્ડિયોગ્રામ, તારક મહેતાનો ઉંધા ચશ્મા તથા ઈશિતાનો મુખવાસ તો ખરો જ અંકમાં. તો મિત્રો, વાંચો અને માણો ચિત્રલેખાનો તાજો અંક અને તમારા પ્રતિભાવ અમને પત્ર કે મેઇલ દ્વારા editor@chitralekha.com પર જણાવવાનું ન ભૂલશો. તો હેપી રીડિંગ, ગુડ ડે એન્ડ થેન્ક યુ ઓલ.